જો આપવાનું હજી બેગા ચોપડી દે પણ આપે નહીં આવું જો તોફાન મળે ખબર નહી એના કરતા હે એ કોઈ ખબર થાય આપડે નહીં આપડે જાણે વહુ પણ છે દાગીના સારા બધે તળે છે થોડા હોય તો આપડે કહે મારતા ખોટ દઈશ કઈ તમારા વેતા નથી પહેલે જાણતી હતી મારા વેતા જોવા વખત આવ્યો આવ આખા નગર તે જેવો માણસ છે મારી આ દશા કરી તે વેતા નથી એમ કહ્યું એટલે કોઈ ખબર ના થાય હે એટલે આ તમારે અચાની પાસે ખબર થાય હું છું તારી મને ગભરાઈ જ નહીં ગઈ એટલે હું છું હું કોણ શુદ્ધાત્મા શુદ્ધાત્મા એટલે ભગવાન ખબર ને તમે ખબર થાય પડશે એટલે તમારે બિલકુલ બધું કરેક્ટ થઈ જશે હા અમારે બધું જાત અનુભવ નું કહું છું આ તમને વિજ્ઞાન છે આ બધું ખબર થાય પડશે બરોબર હા કે એકલી હોય તારે હા એટલે મુશ્કેલી તો આવે ને ના આવે પછી વ્યવસ્થિત શક્તિ નો દાખલો આપું વ્યવસ્થિત શક્તિ નો દાખલો આપું ત્યાં પ્યારો છે એક હાથમાં પ્યારો હોય તો હું આમ લઈ જતો સરકે એટલે હું આમ પ્રયત્ન કરું સરકે એટલે આમ પ્રયત્ન કરતા જતો પડી ગયો તૂટી ગયો ત્યાં લોક શું કે કોને તોડ્યો કે મેં પ્રયત્ન કર્યો છતાં પડી ગયો તો લોકો શું કે લોક શું કે બીજા કોઈ હતું નહીં દાદા તમે એકલા રહેતા ને તમે જ તોડે તમે નકો આ બહાર કબૂલ કરવું પડે ને એને જેવું દેખાય એવું કબૂલ કરવું પડે ને હવે કર્યું તો મેં તોડ્યો ના ભાઈ આ કોને તોડ્યો તમે વ્યવસ્થિત તમે શક્તિ તોડે છે કેમ વ્યવસ્થિત આપણી શક્તિ તોડી ગઈ ત્યારે બોલ ને બોલ કેમ તોડી ગઈ કે તારે કે આ હે ઇન્ડિયા નો અમ કહેવાય આ કયા કહેવાય કે એક ડઝન પત્રકાર બિલ આવે ને તે હાથ પેરી ઉભી ચલાવે એવા કેટલી પેરી ચલાવે એ તો બીજા પ્યારા કારખાના વેપાર ના ચાલે પાણી વાળા વેપાર ના ચાલે ઇન્કમ ટેક્સ વેપાર ના ચાલે આ ઇન્ડિયન કહેવાય ઠીકરો કાઢી નાખે બધા અને આ તો આ ના નાખી દે ઇન્ડિયન શું સમજાયું તમને એટલે આ વ્યવસ્થિત શક્તિ તોડફાડ કરે છે કેમ તોડફાડ કરે છે ક્યાં કરે એનો એ તોડે છે ખરું એનો હિસાબ તમારો હોય તો ના હિસાબ જ તોડે નહીં તમારો હિસાબ હોય તો તોડે અને પછી સપ્લાય એ કરે છે તમારા ને તમારામાંથી એનો ઘરનો વ્યવ મળતી નથી તમારી જોખમદારી પર સમજ ને તોડે સપ્લાય એ કરે તમારે શું કરવાનું કે નોકર ના થયા ત્યારે ભૂલી ગયા એટલે મનમાં સમજી જાય વ્યવસ્થિત તોડ્યા પણ નોકર ને એવું કહેવાય નહીં વ્યવસ્થિત તોડ્યા નોકરને તો આપણે એમ કેવું જોઈએ કે ભાઈ દાજો નથી ને ત્યાં ના એટલે કાજે ઠંડે કરે ખબર ને અને પછી એમ કેવું આવું હુડવું ના ચાલીસ પરિવાર કે હા ડિલિવરી ચાલવાનું નહીં તો આપણે કઈક વ્યવસ્થિત કહીએ ને તો બીજા છોકરું નાખી વ્યવસ્થિત વ્યવસ્થિત દુરુપયોગ ના થાય હોનાની થઈ હોનાની કટરા પેટમાં મારવાની ના હોય ખબર ને એ તો દેખાડવાની હોય એટલા વ્યવસ્થિત ને આવી રીતે દુરુપયોગ ના થાય એટલે આ વ્યવસ્થિત તમને સપ્લાય પણ એ કરશે અને તોડફાડ એ કરશે તમને શું વાંધવામાં હવે શું બીજો દાખલો બીજો દાખલો આપું વ્યવસ્થિત નો આ બેંકમાં ગયા અને તો ચેક ભર્યો 2000 નો અને 2000 પાઉન્ડ લીધા એક ગજા 200 પાઉન્ડ છે બીજામાં જુદા મૂક્યા 2000 પાઉન્ડ અને પછી આવતા હોઈએ અને બોર્ડ વાંચ્યું બિહાર ઓફ થી એટલે આપણે શું કરવું અત્યારે કઈ ગજુ આવી જાય લગતો ખરાબ છે કઈ સમજ ને એટલે હસન તો ગજુ આવી દે, પણ એ કઈ જમાત કાચી નથી હોતી, એ માટે તૂટી ગયો અને લઈ ગયો, એટલે વ્યવસ્થિત કરીને દઈ દેવાનું. શું કહ્યું? વ્યવસ્થિત કાપી ગયો, એ નહીં કાપી ગયો. કોણ કાપી ગયું? તમે સમજ પડી ને? કોની જોખમદારી પર? તારી જોખમદારી. આ જોખમદારી તારી, પણ તું આમાંથી કાપી લે. આનો ઈશારા હાથ પકડાયો છે. અરે કે ભગવાન જાતે ચોરી કરવા આવે? ચોર ના વેપારી નું આપી દે. કોને આપી દે? જેને ચોરી નો વેપાર ચાલુ કર્યો હોય તેને આપી દે કે આ લઈ લે. જોખમદારી પછી પોતાની જોખમદારી પછી શરૂ કરશે. એટલે પેલો કાપી અને લઈ જાય તો લોકો શું કે? હસન શું ગયું તારું? હસન કે છે, ભાઈ જુઓ આ ગજુ કપાયું ખરું, પણ આમાં બસો બસો પૌને તારે આમાં કશું હતું નહીં. તારે લોકો સારું થયું, સારું થયું હસન, બહુ બહુ પૂછાયું તું. અને એમને કહીએ આપણે કે 2000 પાઉન્ડ ગયા તો આપી દે. કેટલા આપી દે? 1500 ભેગા કર્યા હતા નઈ? અરે ઉતા મૂર્ખ કે કોઈ આપે નહીં મૂર્ખ કે. એના કરતા આપણે હે મેરી વીચ્યું એટલે તેરી વીચ્યું. તમે સમજે ને? ના ગમ્યું? તમને ગમ્યું નહીં? તને ગમ્યું? એટલે આ જ્ઞાન હું તમને આજ્ઞા વજ્ઞા આપું છું, સમજી દેજો. આજ્ઞા તમને વાયડું છે અને આ જો આજ્ઞા સહેલી છે એ પાડતો જો એક થઈ જાય, એક ચિંતા થાય તો દાવો મળે તમને અધિકાર છે, પણ મારી આજ્ઞા પાડવી જોઈએ. શા માટે દાવો મળે? કહું છું આવું ગેરંટી વિજ્ઞાન છે. ખુદ માહિર જેવી દશામાં તમારે શોધે હું રહું છું. 26 વર્ષથી મારી સમાધિ 1 મિનિટ ગઈ નથી. 1 મિનિટ એવી નથી ગઈ કે મારી સમાધિ ગઈ. મને મારે ગાળું વળે જેલમાં ચાલે. હવે પછી શું થયું? આપણે પછી આપણે ઘેર જઈએ, વ્યવસ્થિત કહીને ઘેર જતા રસ્તામાં પોલીસ વાળા આવે, પોલીસ ની ગેટ, તો વ્યવહાર તો દેખાવ કરવો જોઈએ. તે પોલીસ ગેટમાં જઈને આપણે ગજુ દેખાડવાનું કે ભાઈ ગજુ કપાયું છે, 2000 ગયા છે, તમારે કેસ નોંધી લો. કેસ નોંધાઈ પછી આપણે ગરબડી અને ગરબડી જઈએ ને તો હસન મારી થોડું મન પાછું બહેરેલું બોલે, વગર કોમ આલું ને લેવું નહીં, વગર કોમ નો કોયડા મારે. તમે તો કરશો આ વ્યવસ્થિત છે, પણ આ કાલે પેલા બાસો પણ તેનું શું કરશો? અરે હું આ તું ત્યાં તારે કેવા પાસે રાગે પડ્યો? તારે હમણાં રાગે પડી છે તારે ગોદામ એને આલવું નહીં કશું નહીં. તો આલતું હતી જ તે ગોદા મારે, કોઈને આલવું નહીં, ગોદા બહુ મારે. સમજ પડે ને? સમજ પડે ને? એટલે આપણે શું કરવાનું? આપણે સમજી જવાનું કે આ મન આખી રાત ઊંઘવા નહીં દે, ધ્યાન નહીં પડવા દે. એટલે આપણે ઉપાય ખોરી કાઢવાનો. શું ઉપાય? ઘરમાં જઈને કહી દેવાનું કે ભાઈ ખૂબ દૂધ નાખી અને સત્યના પ્રસાદ જેવો શીરો બનાવી દો. શું? એટલે બૈરાણ જાણે હસન કઈ તો બહુ કબાયો લાગે. અને પછી ભજીયા છે, રાયતું છે, બધું બધું બનાવજો કઈ. એટલે ખૂબ તે દાડે કોઈ દાડે અજીણ થાય એવું ના ખાતા, પણ તેના કઈ ગયો. અને પછી ઉઠ્યા ઉઠ્યા પછી હાથ ધોયા પછી ઉઠ્યા પછી થોડી વાર બેસે તો ઊંઘા આવવા માંગુ. સમજ ને? એટલે હું છું સવાર ઉઠીએ મન મન આખી રાખવી રહે. સર હસબડ ને પડી એમ હતું ને? હવે એટલે આવી રીતે સવારમાં ઉઠ્યા ત્યાં પોલીસ વાળા આવી બેઠો. પોલીસ વાળા કહે તમારે શું થયું? ત્યાં પકડાઈ ગયું. બોલ શું થયું? ત્યાં કચ્છ કે આજે રાત રમી રમ્યો છે, દારૂ સીધી પી ગયો છે. એટલે પણ કઈ વધ્યું છે? ત્યાં કે 825 ડોલર પાઉન્ડ વધ્યા છે. 825 એટલે આપણે કે લાવો. એટલે 800 પાઉન્ડ આપણે ગજા મૂકવાના અને 25 પાઉન્ડ છે ને તે 15 પાઉન્ડ છે. પોલીસ વાળા કે તમે ચા પાણી કરજો, સમજ ને, ખુશ થાય બીજા આપડે ઘેર બેઠા બરાબર ખાતર થાય એટલું દીવે. અને હાડા દર રહ્યા નહીં પાઉન તે પેલા ના શિકાર હોય છે નામ લખ શું ખાય બીજા કૂકવી લઈ જાય ખબર ને, ગેરંટી આપું છું ખબર પડે ને, જો મારી આજ્ઞા પ્રમાણે તમને 1000 ચડાવો તો ગેરંટી આપું છું. એટલે પછી પછી 800 રૂપિયા છે 800 પાઉન્ડ તે ઘરમાં જઈ અને તિજોરી મૂકી દેવાના, બેંક ખાતે 2000 જમા કરવાના, 1200 વ્યવસ્થિત ખાતે ઉધાર કરવાના, અને 800 રૂપિયા ભાઈ પડી ગયા. મહિના દોઢ મહિના પછી પાછું વ્યવસ્થિત ખાતે 2-3-4 હજાર આવે તો જમે કરવાના, એમ જમે ઉધાર વ્યવસ્થિત ચાલે જ કરવાનું, સમજે ને. એટલે તમે અડચણ નહીં આવે સેઠ જેવી. અને અજ્ઞાની શું કામ કરે કે એક ખોટ, એક લમણે લખેલી ખોટ હોય, એક હોય તો એક ખાવાનું કરે, તમે 2 ખોટ ખાય. એક તો 2000 ગયા લમણે લખેલા ગયા, અને પછી એક કરીને લે ના ઘરમાં ખાવા દે ના પોતે ખાય, એટલે આવતો બહુ બગાડે અને જૂનો તો બગડ્યો. અને જ્ઞાની એક જ ખોટ ખાય, શું કહ્યું લમણે લખેલી હોય. તમને સમજા પડશે ને કેટલી ખોટ ખાશો, હવે એક જ લમણે લખેલી ખોટ ખાવાની, સમજ ને, બીજી ખોટ નહીં ખાવાની. આ બીજી 2 ખોટ ખાય જગત આખું, સમજ ને. તમને સમજાવ્યું 2 ખોટ ખાય છે એવું થઈ ગયું પૂરું. કેટલા વાક્ય થયા? 3-4. કયા કયા? હું કોણ છું? ફર્સ્ટ રિલેટિવ, સેકન્ડ રિયલ, અને થર્ડ વ્યવસ્થિત શક્તિ. આવો ચોથું વાક્ય આપું છું, યાદ રાખી લેજો. તાર ઋણાનુબંધ છે કોઈ જોઈએ કે? ઋણાનુબંધ આ બધા મરેલા અગાઉ વાળા બધો, તે કેટલાક છે? ઘણા છે. કેટલા પણ એટલા ઋણાનુબંધો, એટલા ખંડ લઈને, એટલો ખાતો આપણા ચોપડામાં છે, એટલા સારું આ ભટક ભટક કરવું પડે, હાડા ચારે બધી નહીં જ ભટકવું પડે, સમજ ભાઈ ને. તો આના નિવેડો આવી નાખીએ બધાનો ચોખ્ખો કરી નાખીએ ખાતાનો, તો ઉકેલાઈ જાય ને. આ જે ઋણાનુબંધ છે ને એને આપણે નામ શું આપ્યું? ફાઇલ આપી છે, FIL ફાઇલ. તમે સમજો ને, ફાઇલ. તમે જુદા હસન એ તમારે શું હવે થાય? તો ફાઇલ નંબર 1. અને વાઇફ ફાઇલ નંબર 2. વાઇફ ને કહેશો ને એની જોડાય થશે આ. એટલે મળે નહીં કેવું, આપણે સમજી દેવાનું કે ફાઇલ નંબર 2 આવી. અને છોકરો 3-4 બાબા મા બાપ 5 નું ઘટતી બધી ફાઇલો નામ સમજી લેવાનું, સમજ ને. હવે આ ફાઇલ જે છે એનું તમને હું આજ્ઞા શું કરું છું, આ ફાઇલોનો સંભાળે નિકાલ કરવો, એટલું જ. પહેલાં તો કોઈ આવે નહીં ફાઇલ, તો એ ચીડાતો આવે તો આપણે ચીડી છીએ, એ ખુશ થતો આવે તો આપણે ખુશ છીએ, એવું નહીં. હા, તે ચીડાતો આવે, ખુશ થતો આવે, આપણે સંભાળ નિકાલ કરવો, સમજે ને. આપણે નિવેડો લાવ્યો, દુકાન કાઢી નાખવી છે આપણે, એ દુકાન જેને ચાલુ રાખવી હોય તે ગમે તે કરે, પણ દુકાન કાઢી નાખવી હોય તો એવો વિશ્વાસ કરે ને. તમે સમજો, દુકાન આપણે કાઢી નાખવી ચાલે, એટલે નિકાલ કરી નાખવાનો એની જોડે સંભાળે. ચીડાતો આવતો હોય તો તમારે મનમાં શું પડવાનું કે મારે આજ્ઞા પર સંભાળ નિકાલ કરવો છે. પછી થાય ના થાય તમારે નહીં જોવાનું, એ સંભાળ ના થાય ને તેનું વાંધો નહીં. અત્યારે ખૂબ એમ તો ચીડી જાય તો વાંધો નહીં, પણ તમારે સંભાળ નિકાલ કરવો છે એવું તમારા મનમાં ભાવ કરી દેવાનો. અને પછી જે થશે એ મારે જોવાનું છે, ખબર ને? એટલે તમને આ ચોથી આગળ સારી એવી છે કે અઘરી છે? સંભાળ નિકાલ કરવો એટલું જ તમારે કરવાનું, સમજ ને? અમુક ફાઇલ આવી સંભાવ નિકાલ કરવો, સંભાવે નિકાલ કરવો, શું સંભાવે નિકાલ કરવો? પેલા વિસંભાવ થતો હતો, શું થતું હતું? હવે આપણે સંભાવે કઈ નાખો, એનો ઉકેલ લાવવો છે, રાગ દેશ વગર, બરોબર ને? હા, તમે સમજાવી તમને સંભાવે નિકાલ કરવો એ ચોથી આજ્ઞા. હવે એના માટે દાખલા આપું, લાવજે પાણી. તને ગમે છે કે બધું યાદ રહેશે ને? બરોબર, લખું છું. હા સર, લખે છે એમ હવે એને માટે દાખલા આપું, સંભાળ નિકાલ કરવાનો. તમારે ઓફિસમાં જવું છે તારે, એટલે તું વાઈફને શું કહું? કીધી જમવાનું તમે તૈયાર કરો, મારે ઓફિસમાં જવું. તારા વાઈફ શું કહે? હમણાં 5 મિનિટમાં આવો. હવે તું અહીંથી 5 મિનિટ થઈ એટલે તું ગયો નહીં રસોડામાં, જતી વખતે રસોડા પહેરતા ત્યાં જોયું તે પોતે કઢી ઉતારતા હોય ને તપ, એ કોણથી ખસી જઈ તો તપેલી ઓવરટર્ન થઈ ગઈ. હવે તે કહે, કયું જ્ઞાન તને હાજર થશે એમ? એટલે આપડે બેન ને કહીએ દાજા નથી ને, કેવો નઠારો તો નાસી રીતે સુધરી ગયો. એટલે આપડે આ દાજા નથી ને, હવે એ આપડે ત્રીજી આજ્ઞા પાડી કઈ વ્યવસ્થિત શક્તિ ઢોળી દીધું કે ત્રીજી આજ્ઞા પાડી. હવે આમાં એમની જોડે એ ફાઇલ નો નિકાલ કરવો પડે, ચોથી આજ્ઞા પાડવી પડે ને. એ ફાઇલ નંબર 2 ખરી ને? કેટલા નંબર ની ફાઇલ? 2. એની ફાઇલ 2, એની ફાઇલ નંબર 1 અને તું ફાઇલ નંબર 2, તારી આ ફાઇલ નંબર 1, એ ફાઇલ નંબર 2, એવી રીતે ફાઇલ ફરતા. એટલે હવે ફાઇલ નો સંભાવ નિકાલ કરવાનો કેવી રીતે કરીશ? તાર જવું છે ઓફિસ માં તેનું, એટલે આપડે કહી દેવાનું કે હા ભાખરીઓ તૈયાર છે, અને થોડું કરી આ લીધું હું કહી દઉં. શું કરું બોલો, પેલી ખુશ થઈ જાય ને? ના હવે મને તો હવે આ ગયો છે તો 5000 દીવાલ હોય તો ફાળવાની. લોકો આવું ફાવે છે પ્રેમમય જીવન, સાગર સુંદર જીવન, અને આપણે તો 40,000 માં 50,000 માં આ સિસ્ટમમાં આવી ગયા છે. બધા મારી પાસે આ 20 વર્ષની માથાકૂટ કરું છું, તાર 50,000 માં પણ માલ બધો ઊંચો હાઈ લેવલ, બધો હાઈ લેવલ માલ, સમજ ને? એમાં આ બધું તમારે કોઈ વસ્તુ મૂકીને ગયા હોય ને 25,000 માં થાય પણ એ અડે નહીં વસ્તુ, એવો હાઈ લેવલ. કારણ કે અમારે તો બધું ચોખ્ખું ખાતું ચાલુ. હવે સમજાવ્યું ભાઈ, તને સમજાવ્યું? હવે એટલે થઈ ગઈ 2 આજ્ઞા પૂરી? ના, હજી 4 બાકી. હે, 4 હજુ બાકી છે. બીજો દાખલો બીજો દાખલો આપું. આ દાખલો પૂરો થઈ ગયો ને, તને સમજાવી ગયો ને? આ સંભાવ નિકાલ કરવા માટે હે તું તું એક રૂમ માં બેઠો બેઠો શુદ્ધાત્મા ધ્યાન કરું છું. શું કરે છે રૂમ માં બેઠો બેઠો અસર ધ્યાન કરે શુદ્ધાત્મા ધ્યાન કરે છે તો બારણા ઉપર અમામ થાય એટલે તું શું સમજી દો અંદર બેઠો બેઠો સ્કૂલ બે વાગ્યા સમજી દો સ્કૂલ ના બે વાગ્યા સમજી દો શું સમજી દેવું આમાં બાયડા પર થાય તો એ તો પેલા બોલતો આ જ્ઞાન લીધા પછી શું બોલવાનું આપડે જ્ઞાન નથી તો પેલા બોલતો કોક બોલાવે છે પણ હવે તો આ જ્ઞાન થી નહીં બોલવું છે કોણ બોલાવે છે આ ઠીક છે શુદ્ધાત્મા કોઈ ફાઇલ કોઈ ફાઇલ આવી કોઈ ફાઇલ આવી સમજે પડશે ને કે ભૂલી જવા છે હા કોઈ ફાઇલ આવી હવે ફાઇલ આવી પણ ઘરમાં બેઠા સીધ ખબર પડે કેટલા નંબર ની બાયણ ઉગાડી હતા ખબર પડે ફાઇલ નંબર 50 એટલે સુલેમાન તું શું પર આવ્યો છું આપડી જોઈ સ્ટોર વાળો હોય 50 નંબર ની ફાઇલ છે આપડે કારણ કે મેં ત્યાં કોતરા ખોર ના આવ્યા છે ને એ તારા મેધાજી પૈસા નહીં છે એટલે આવું કારણ કે આ ફાઇલ નો નિકાલ કરવાનો આવ્યો એટલે મેધાજી ને પૂછે કેમ નથી આવતા ત્યાં ભાવ એક કોથળે એક કોથળે 80-80 વધારે લખી લાવ્યો તે 240 ની બાંધગેટ છે કે છે એટલે આપણે સમજી જવાનું કે આનો સંભાવ નિકાલ કરે સુલેમાને બિહારી અને 240 બધા 50 પોણ થયેલા મળે તો 120 આપી અને ઊંચું મૂકી દેવાનું સમજ પડે ને સંભાવ નિકાલ કરી નાખવાનો સમજ પડે ને એટલે સંભાવ નિકાલ કરી નાખવાનો ફાવે છે ને કોઈ જાય ભાંગેલ હોય ભાંગેલ ઊંચી મૂકી દે જાય લહેર ના વધવા દેશો લહેર થયા છે બધું ગુરાયું પ્રત્યેકમાં પ્રેમથી ઉભું રહ્યું હતું અને અત્યારે લહેરથી અત્યારે પ્રેમ ના હોય પ્રેમ વેર જ હોય બધો ઘરમાં બધા હા વેર વેર જ જેવો થાય સમજો ને દેખાય સુગર સુગર કોટેડ દેખાય સુગર કોટેડ હોય સમજો ને એટલે આનો વેર ના બંધાય એટલા માટે આમ કરવાનું સમજ પડે ને હવે એ સુલેમાન ત્યાંથી આપણે ત્યાં આપણે નિકાલ થઈ ગયો સંભાવે પણ આપણે ત્યાં બીજે બીજે ગયા હતું ત્યાં કઈ ત્રણ કોથળા આપ્યા છે તે ત્રણ ગયો ત્યાં પેલા સાહેબ કે છે તું ભાવ વધારે લખેલો છે એક પૈસો તમે નહીં આપું કે ત્યાં થાય સાહેબ કરે ત્યાં મિયા કે છે અરે સાહેબ એક પૈસ છોડ્યું નહીં આ તો સલ્યો શું કે છે સાહેબ શું કે છે અરે તમારે ઓળખતો નથી કે સાહેબ તમે તો આખા મુંબઈમાં મોટા મોટા કોંગ્રેસ ના માણસ છો હું જાણું છું પણ તે કઈ મારે કઈ ભાવ ઓછો ના લેવાય કે મારા ભાવ વધી ગયા છે પણ હું તો તને ભાવ વધારે ના આપું કે છે પણ હું છોડું જ નહીં ને તમને એટલે પેલા સાહેબે જોયું કે ડફડાવો વધારે એટલે સાહેબ કે છે આ હું પૈસા તને ફેંકું છું નીચે બધા પૈસા તું કેવો લઉં છું એ મારે જોવું જ કે છે તે સાહેબ આમ કઈ ફેંક્યા આમ લે જો એ તું સાહેબ પેલું ગભરી દેશે પણ ના પેલું પેલું ના દીધા એ તો ચડ્યો ને એવા કઈ મરઘા થઈ ગયેલો એને કેવું છે આમ તેને તે પૈસા વહેણી દીધા બધા વહેણી પછી જવા માર્યો ત્યાં પેલા સાહેબ કયા ચલ્યા સાહેબ ક્યાં હુકમ હું તમને જોઈ લઈશ મેં બી દેખ લુંગા કહે એટલે હું આ રૂપિયા પૂરા ગયા ને વ્યવહાર વધાર્યું એવું ના કરી દે યાર હા મહેન્દ્ર કોઈ જોડે સમજ ને આ તો આગુ પાછું આપીને હું શું મૂકી દેવાનું કે વ્યવહાર ના વધે એટલા માટે આ જીવન જીવ જોવા આવે ઊંધો તો અટી પડ્યો તો ઊંધો પણ એનો નિકાલ કરી ઊંચી મૂકી દઉં. ગમે તે નાતો હોય કોઈક માણસ જોડે વેર બંધેલું છે ને તે આપણને મોક્ષે ના દેવા દે. બોલે નહીં ને આપણને હાફ છે ને કહી રહી છીએ તેની કહી રહી છે. એક ભાઈ તો મને કહ્યું કે દાદા આ મેં પૂર્વ ભાવમાં વ્યાર બાંધ્યું છે તે શું થશે મારું, મેં શું વ્યાર બાંધ્યું છે. ત્યારે આ બહેનને આથી 20 વર્ષ ઉપર એ બહેનને મારા ધણીને બે મિત્રાચારી હતી કે છે. એટલે મેં તે વખતે વ્યાર બાંધેલું કે આ બહેનને આવતા બહુ હાપણ તેની કહી દઈશ કે માફી લેવડાવી અહીં જીવતો સમય થાય તો પછી બફાઈ ગયા કેસ બફાઈ ગયા પછી ના થાય. એટલે થઈ ગયો પૂરો સમજાયું ને અઘરી હોય તો કાઢી નાખવું હશે કરી રાખી એટલે ખબર પડે કે એમને મને સમજાયું નથી. કોઈ પણ શક્તિ તમે દાદા ભગવાન ની હોકે ખાતે તમે આગળ થઈ જશે. કોઈ પણ શક્તિ શું બધું દાદા ભગવાન હસી જશે જો કદી 10 મિનિટ થી વધારે બોલો એ શક્તિ ઉત્પન્ન થઈ જશે. શું કહ્યું પણ જોરા જોશ થી બોલવાનું વિજ્ઞાન છે. આ વૈજ્ઞાનિક વસ્તુ છે. તેથી તો કેશ બેંક લેવાની સમજ. આ ભગવાને ઐતિહાસિક પણ થયા 14 લોકોનો નાશ પ્રગટ થયેલો છે. મેં જાતે જોયો છે. જે માગો એ આપે જે માગો એ તે લોકો કહું છું કે માગો મારી પાસે અરે કેટલે આવ્યું 4 પૂરા થયા. 4 આજ્ઞા પૂરી થઈ અને તને ગમશે ને બધું હોય. હવે અઘરી નથી કોઈ ચીજ બરાબર. તને લાગે છે અઘરી બેન? તમને લાગે છે અઘરી કોઈ? ચાલું રિલેટિવ રિયલ જોવાનું છે. વ્યવસ્થિત શક્તિ તમને કાલે સમજી જશે. વ્યવસ્થિત કરાવે સવારમાં ચા પાણી બધું મળશે બધું બધું ખબર ને. જયારે મોડી આવે ને તો વ્યવસ્થિત, વધારે ખોળે આવે તો વ્યવસ્થિત, અરે હરકી આવે તો વ્યવસ્થિત ખબર નિકાલ કરી નાખવાનો સંભાવે. શું કરવાનું? ડખો નહીં કરવાનો. જે ડખો કરી નાખે એ ના થવો જોઈએ. શું કહ્યું? દહીં નો ડખો નહીં કરવાનો. એટલે હવે 5મી આજ્ઞા આપું છું. 5મી આજ્ઞા અત્યાર સુધી બેંકમાં સિદ્ધાર્થ નામનું ખાતું છે કે બહેરા નામનું? સિદ્ધાર્થ નામનું ખાતું નહીં બેંકમાં? હા પણ જાણતો નતો એટલે શીત કરે. હવે મકાન મહેન્દ્ર નામનું સિદ્ધાર્થ નામનું છોકરા મહેન્દ્ર નામનું સિદ્ધાર્થ નામ આપડે આ વ્યવસ્થિત ના ખાતે ગયું. વ્યવસ્થિત તારણ કહ્યું આપડે હાથમાં રહ્યું નહીં. આવે સમય ને હવે તમારે તારે શેમાં કરવાનું? સિદ્ધાર્થ ભાઈ ચોપડો બદલવાનો. હવે સિદ્ધાર્થ ભાઈ તમે રકમ શું કઈ જમે કહીશ? ત્યાં જેટલી આજ્ઞા તું પાડી ને એટલી ત્યાં જમે થઈ જશે. જેટલી તું આજ્ઞા પાડો એટલી તું આપણા જમે થઈ કરવી પડે ને. બીજું એક આ પહેલા પહેલી મોટી રકમ આનાથી આજ્ઞા રીતે છે. બીજી રકમ દાદાને તું જયારે દર્શન કરવા આવું ને ત્યારે જબરદસ્ત એકદમ વધી જશે. બરોબર ને? માટે હાથ દાડા છોડશો નહીં. જો જયારે મોક્ષ જેને કાયમ ચિંતા બંધ કરવી હોય ત્યાં 6 દાડા 5 કલાકે છો તો 1 કલાક 2 કલાક ભાઈ બેસી રાખવાનું નથી. તમારે બેસી વખત બેસી રહેજો પણ હું તમને નહીં રાખું. ખબર ને? કારણ હું તમારું કામ ધંધા વાળા માણસ પણ આટલો સ્વાહાદાર છોડ્યો નહીં તો પછી મુંબઈ આવવાનું હોય તો છોડજો. મુંબઈ દર્શન કરવા આવવાનું હોય તો અહીં નહીં આવું ચાલશે. મુંબઈ છે તો અઘરું પડે છે, અહીંયા આ અઘરું પડે. અહીંયા છે મુંબઈ અઘરું. આ સહેલું છે, સહેલું કરવાની એટલે સમજે પાડવું. અને આવું જ્ઞાન બન્યું છે તો પૂરું કરી લેજો. એક ચિંતા નહીં થાય. ક્રોધમાન માં લોભ જતો રહે છે, બધા સર્વસ્વ નાશ થઈ જશે. અને કર્મ બંધા તો અટકી જશે કાલથી. એટલે હવે પહેલું છે તે પોતે આજ્ઞા પાડવાથી એ તો આપણા જમે થશે. બીજું દાદા ભગવાન ની પાસે દર્શન કરવા જવાથી, એમના આશીર્વાદ થી, એમના પાણી ચડવાથી બધા જતું રહેશે. ખબર ને. ત્રીજું પુસ્તકો દાદા ભગવાન તમને અહીં ફ્રી ઓફ કોસ્ટ મળશે. તે પુસ્તકો વાંચજો, એ ટાઈમ છે તો એ તમારું સ્વપ્ન જમે થશે. અને ચોથું આપણું એક અકલ વિજ્ઞાન નામનું માસિક નીકળે છે, તેમાં દર મહિને ફ્રેશ વાળી નીકળે છે દાદાની. એ માસિકમાં દર મહિને ફ્રેશ વાળી આવે છે, એ તમે માસિક બાંધી દેજો હશે. એટલે મહિને મહિને ફ્રેશ વાણી દાદાની તમને વાંચવાની મળે. ખબર ને. હવે માસિક એકલા પૈસા એ લોકો બાર વાર સતત લે છે. ખબર ને. આપણે તો એ પૈસો લેવાનો નહીં પુસ્તકનો, તો માસિક વાળાને તમારે પૈસા આપીને બોલી દેવાનું. તમે ખબર છે. હવે આ ચાર રીતે તો તમારું જમે થશે. કરી ખબર છે. હા, તું ખરેખર શુદ્ધાત્મા છું કે મહેન્દ્ર છું? ખરેખર શુદ્ધાત્મા. હવે ખરેખર શુદ્ધાત્મા પહેલો શું કહેતો હતો? ખરેખર મહેન્દ્ર તે ઇગોઇઝમ હતું. સમજ ને. આ ઇગોઇઝમ કોણ? આ તો હે વ્યવહારિક મહેન્દ્ર રહ્યો, વ્યવહાર પેલા આપું તો. એટલે એટલે ડ્રામેટિક મહેન્દ્ર કેવું રહ્યું? જેમ ડ્રામામાં ભરતું આવી હોય ને, ડ્રામામાં ભરતું આવી હોય તે કોણ છો તમે? તમે ભરતો રહી છું, રાજા છું, આમ છું, તેમ છું, બધું બોલે, પણ અંદર ખાને જાણે તમે લક્ષ્મી છે છું. એવું તું બોલું ખરો કે મહેન્દ્ર છું, પણ અંદર ખાને જાણે તમે સિદ્ધાત્મા છું. ખબર ને. એટલે આજ ઇગોઇઝમ કોણ? અને ઇગોઇઝમ તો મમતા પણ જતી રહી. આજ ઇગોઇઝમ ને મમતા બેવ જતું રહ્યું. ખબર ને. હવે આજ તમારી તમને પ્રતીતિ બેસી ગઈ કે હું શુદ્ધાત્મા છું. પ્રતીતિ એટલે સહાયક સંકેત. કેવું? સહાયક સંકેત. આ નિરંતર પ્રતીતિ રહેશે, ચોવીસે કલાક નિરંતર કે હું શુદ્ધાત્મા છું. ખબર ને. એ જાગૃતિ બધી છે, એક નિરંતર જાગૃતિ રહેશે. પણ શુદ્ધાત્મા થવા માટે અત્યારે તમે ઇન્ટરિમ ગવર્મેન્ટ થઈ ગઈ. ઇન્ટરિમ ગવર્મેન્ટ તમારી અવસ્થા થઈ એટલે અંતરાત્મા. આ શુદ્ધાત્મા કેમ નહીં? કઈક શુદ્ધાત્મા થયે પ્રતિતિ બેસી ગઈ. અનુભવ થતા જશે, અનુભવ થતા જશે. જેમ જેમ ફાઇલ નો નિકાલ કરશો ઇન્ટરિમ ગવર્મેન્ટ, બે કામ. એક ફાઇલ નો સંભાવ નિકાલ કરવો, ફાઇલ ના હોય તો શુદ્ધાત્મા હું ક્યાં કરવું? ખબર ને. આ ફાઇલ ફાઇલ હજુ પૂરી થઈ જશે એટલે તમે ફૂલ ઘર સમજો ને. એટલે એક બે અવતારમાં ફૂલ ગવર્મેન્ટ થઈ જશો અને મોક્ષનો માર્ગ ત્યાં. તને સમજાવી દે. રોજ હાથ દડે ચૂકીશ નહીં. સમજ ને. તો આ ચૂકશો નહીં. આ ગમે ત્યારે 5 કલાક છે તે 2 કલાકે પણ આ દર્શન કરીને તમને પાણી ઘાટી આપું. એટલે ઊંઘી નીકળશે. આ એવું છે ને કે આ બોજ બીજ નાખ્યું તે કાલે 2 પોંદડે થશે, પણ 5 પોંદડા થાય રૂકાઈ જાય, પાણી છટાય નહીં. એટલે એવું લોકોને ઘણું થાય છે. આપણે તમે રહેવાના છીએ અને પેલું તો ધ્યાન આપીને અમે બીજા જતા રહેતા હતા તો શું શું થાય? આપણે રહેવાના છીએ એટલે મારે લાભ ઉઠાવજો. ખબર ને. આ જો અમે ઉગી નીકળ્યો છે, આ થોડા કાળા ઉગી નીકળ્યો છે, બધાને કાયમ ફસલાસ થઈ ગયા. ખબર ને. કોઈ જાતે ઉપાધિ હોય નહીં. હવે નિષ્પક્ષ પાર્ટી છે. હવે તો ગમે તેનામાં ફોરેનર હોય તેના મેં શુદ્ધાત્મા તો દેખાય ના દેખાય, ગઢડામાં દેખાય તો ફોરેનર્સ માં દેખાય ના દેખાય. હે દેખાય. અમારે તો એક પટેલ હતા, તે વિવાહ કરવા જતા હતા, તે પાછા આવ્યા હતા. કેમ પાછા આવ્યા? ત્યારે હમું ગઢડું મળ્યું કે હવે તમે હું ગઢડું મળ્યું પાછા આવો ગઢડા મેં શુદ્ધાત્મા છું. પેલા બિચારા એમ જ લાગતું હતું આ પૂરો આ ગધેડું જ છે. આ ગધેડામાં રહેલા ભગવાન શું કરે એના ભગવાન ને ખબર આપે કે એક અવતાર આપજો. એવી રીતે સંસાર ભોયો ભગવાન ની તો રમત જ છે ખાલી. શું કહ્યું? આ ગુનો તો કા ફળ મળો, આ ગુનો તો આ ફળ મળો. શું કહ્યું? ભગવાન એમાં હાથ ગાલતા નથી. ભગવાન પ્રકાશ આપીને બધાને પ્રકાશ વગર ચાલે એવું નથી. આ પ્રકાશ એટલે ચૈતન્યતા, અને આ ચૈતન્યતા ચેતન નથી. આ માણસ કોઈ ચાલે છે? આ વર્લ્ડમાં કોઈ માણસ ચાલે છે? ચેતન ચાલતું નથી. ચેતન ચાલી શકે નહીં. આ તો પાવર ચેતન છે. જેમ બેટરીમાં પાવર સેલ હોય છે ને, પાવર ખરાબ થઈ જાય ત્યારે શું થાય? એ રીતે આ મનવચન કાયમ કઈ બેટરીઓ પાવર ભરેલો છે, એ પાવર ખરાબ થઈ જાય એટલે પડી જાય. નવી કઈ બેટરીઓ પર તૈયાર થાય છે. એટલે કોઝિઝ એન ઇફેક્ટ, ઇફેક્ટ એન કોઝિઝ, કોઝિઝ એન ઇફેક્ટ, ઇફેક્ટ એન કોઝિઝ. હશે ને કેવી ચાલે છે? કોઝિઝ એન ઇફેક્ટ, ઇફેક્ટ એન કોઝિઝ. શકો ને પુનર્જન્મ જન્મ ધર્મ પણ ચાલ્યા જ કરે છે નિરંતર. કોઝિઝ થી ઇફેક્ટ શરૂ થઈ જાય, ઇફેક્ટ થી પાછું કોઝિઝ ઉત્પન્ન થાય. હવે આ બોલાવે છે બોલી લો એટલું. હવે રાત્રે આ જ્ઞાન મળ્યા પછી હસન ભગવાને એવું કહ્યું કે જ્ઞાની પાસે પડી દેજો, ઘેર કહ્યા જો હવે તો અમારે તો આ ઉકેલ લઈ નાખો, આવો સંસ્થામાં મારાથી આવા છે નહીં. પણ અત્યારે તો હવે તમારાથી એવું તમારી પાસે પડી લો તો અત્યારે તમારી ફાઇલો બૂમા બૂમ કરી લો. અહીં હસનભાઈ આવ્યા છે કે નહીં? હસનભાઈ આવ્યા છે એટલે શું કરવું પડે? મારે કેવું પડે? જાઓ બાકી. પણ એને બદલે કંઈક હોવું જોઈએ ને. આ અહીં પડી ગયું શું થાય કે રાત દાડો અમારા વાતાવરણમાં ઊંચી શક્તિ ઉત્પન્ન થઈ જાય. પછી હા નિધિ જાસન રહે દાદાનો દયા કરવાથી. નિધિ જાસન તે જે એમની શક્તિ ફ્રી ઓફ કોસ્ટ મળ્યા કરે આપણને. શું મળે? ફ્રી ઓફ કોસ્ટ શક્તિ મળે નિધિ જાસનથી. તો એ બધું કંઈ થાય એવું નથી. એટલો બીજો રસ્તો બતાડું કે રાત્રે આ આવશ્યક કરવાનું કહ્યું છું. રાત્રે સુઈ જાઓ તો આંખે મચીના દાદા દેખાવા જોઈએ. દાદા દેખાય અને હું શુદ્ધાત્મા એવું આપણા કોનને સંભળાય એવું જ બોલવાનું. આપણા કોનને સંભળાય એવું જોરથી નહીં. લોકોને અડચણ થાય એવું નહીં. ગમે તારે બોલો, 9-10-11 જાય હોય જતા તો સમજે ને. તો હું શુદ્ધાત્મા બોલવાનું ના દાદા દેખાય કરે એમ કરીને સુઈ જજો. ઊંઘ એમાં ને એમાં ઊંઘી જવાય આવી જશે 2-5 મિનિટમાં ગમે ત્યારે. સમજે ને ગોળીઓ ખાતા તેને ગોળી ઊંઘાવા થતી ને. એટલે ઊંઘી જશો એટલે રાખી રાત એનું પાણી પડ્યા કરે. દાદા દેખાયા કરે વાંચો બીજું બસ. હવે કેટલા વાગે આવ્યું? જેનું બોલાવે સાધુ ને આચાર્ય ને એટલો જ મંત્ર બોલવાનો. અને સંસાર જો લેવા દેવા હોય, છોડીઓ પડ્યા હોય, છોકરા પડ્યા હોય, એનો વેપાર કરવાનો હોય ત્યારે બધા મંત્રો બોલે ત્યારે અડચણો જાય. સમજ પડે ને? એટલે કાચા ના પડશે આ બોલજો. તમને ગમે તેવી અડચણ છે દૂર થઈ જશે. સમજ પડે ને? આની મેચ છે આ તો આપણી મત છે. આ રિપેર કરી દીધું. હા અહીંયા મને અહીં દસે કરી દીધું એટલે ભૂલચુક સુધારી આલું. ફરી આખી જિંદગી સેફ સાઈડ થઈ જાય. અમે 5-7 દાડા જે ટાઈમ છે ને તે આમ લાભ ઉઠાવી લે બધો. આવશું બધી માથાકૂટ કરી નખાવી દે છે. અત્યારે જે કરી છે તો સાચ વખતે જ એમને જ્ઞાન આપ્યું તે જ વખતે જ આખું મેં વિરાટ સ્વરૂપ જોયું. ચંદ્ર સૂર્ય તારા આખું બ્રહ્માંડ, અને બ્રહ્માંડમાં એક એક તારા ની અંદર દિવ્ય દર્શન થયા. એક એક તારામાં વારંવાર 3-4 વખત મને મોતનો પણ અનુભવ થઈ ગયો છે. હું દાદાજી પાસે શા માટે આવ્યો કે છેલ્લા 5-6 મહિના થયા કે વર્ષ થયા હવે ખપેટલી લાઈટ દેખાતી નથી, એનું શું કારણ હશે? અને હું સવારે હંમેશ 2 કલાક ધ્યાન કરું છું. એમને 10 વર્ષ ઉપર એમના ગુરુ મહારાજ પાસે એમણે જ્ઞાન લીધેલું, અને ત્યારે એમને વિરાટ દર્શન થયેલા. આ સૂર્ય ચંદ્ર તારા આખા બ્રહ્માંડ ના દર્શન થયેલા, અને દરેક તારા ની અંદર એમને સ્વરૂપ નું દર્શન થયેલું. અને એ છેલ્લા એવું 2-3-4 વાર થયેલું, અને રોજ સવારના એ ધ્યાન કરે છે. પણ છેલ્લા 6-8 મહિનાથી એમને આ બધું ઓછું થઈ ગયું છે. આજે દર્શન થતું હતું, લાઈટ જે બધું દેખાય, પ્રકાશ જે દેખાય, અવાજ નાદ સંભળાય, એ પંપિંગ કરેલી બુદ્ધિ ની વસ્તુ છે. પંપિંગ કરેલી બુદ્ધિ ની વસ્તુ એટલે જેને પૂરણ કરેલું હોય તે ગરમ થાય. હું જયારે આ જો ગુરુબાજી પાસે ત્યારે મને ભાન પડ્યો હતો જે એમને જતું હોય તો બહુ સારી વાત છે કે આ તો પરમેનન્ટ વસ્તુ છે. આ પરમેનન્ટ આ જે છે ને પરમેનન્ટ વસ્તુ જતી હોય તો સારી વાત છે, નહીં હોય તો વધુ નથી આપણને. એ વ્યવહારમાં છે, રિલેટિવમાં છે, નોટ ઇન રિયલ. એટલે હવે જો નાદ એમને નાદ સંભળાય અનુભવ ચાલુ છે આગળ. એ ચેતન નો અનુભવ તો હું છે ઘણી વખત, એટલે તમને ખબર છે કેવો અનુભવ છે. એ જે છે નાદ એ બધું એકાગ્ર, એકાગ્ર જે ચેતન છે એ આનંદ છે. સાચો આનંદ તો ચૈતન્ય માં છે. ચૈતન્ય હોય કરે ચૈતન્ય માં જયારે એ ત્યારે બહુ આનંદ હોય છે. મને એટલો બધો આનંદ છે. એટલા ગયું એ આત્મા છે ને તે જ પરમાત્મા. છતાં હું માનું છું કે કોઈ તમારા જેવા કોઈ મહાન મહાત્મા આવે તો તમારા પાસે કઈ વધારે જાણવાનું મળે. કારણ કે આ એવી ચીજ છે કે અખૂટ છે, એનો કોઈ પાર નથી આવતો. તમે ગમે એટલું કરો એટલે મેં કહું ચાલો તમારી પાસે પણ જઈને આ તો મારી આવું. હું કદાચ રેગ્યુલર અહીંયા ના આવું તો એમ ન સમજ્યું કે મને લાભ નથી. હું લાભ ગઈકાલે તમે ઓલી 4 ટેકનિક આપી ને 5 ગઈકાલે તમે 5 આજ્ઞા આપી ને એમાં મને બહુ જ જાણવાનું મળ્યું. એક બે તો ખાસ કે છે એ 5 આજ્ઞામાં આખું વર્લ્ડ નું સાયન્સ વિજ્ઞાન આવી ગયું છે. અને આ તમે વાત કરી ને એટલે એ જો તમે 12 મહિના પાડશો ને એ આજ્ઞાઓ, તો 12 મહિના પછી જે તમારી સ્થિતિ થશે સમજે ને, આ પાછલો બધો માલ કચરો નીકળતો જશે, સ્થિતિ આગળ વધતી જશે. સમજે ને, પાછલો બધો કચરો ભરેલો નીકળી જશે. આનંદ અવતારની ખોટ આ થોડાક વખતમાં કાઢવા જશે. હવે બીજો બોલા છે કે આપણો ઓસર સ્વભાવ નું ઓસર નથી હોતું. અહીંયા મારો સ્વભાવ હજી જરાક ઉતાપી છે, ગરમ છે, એનું શું કરવું? સ્વભાવ નો ઓસર નથી હોતું કહેવત છે ને, કે મારો સ્વભાવ હજુ ગરમ છે, ઉતાપીયો છે, તો જરા એનું શું કરવું? તમારો સ્વભાવ નહીં તો તમને તમને આવડતો હોય તો આ પાડોશી અસર ઓછો ના હોય. આપડો નથી એનો સ્વભાવ નવો હોય ને અસર ને આવા સ્વભાવ નો જઈ કાંઈ રાખવાનું તમારે. તમારે કોણ દાડો કેવું વેતન આવે કઈ ઘૂસો થઈ જાય કે શું કરવું? એટલે તમારો સ્વર ના બોલ થાય, તમારે માથે ના લેશે તમે જુદા કરી આવે બુદ્ધિશાળી માણસ બધા ના દેવા પડે તમે ઓછી છે બધું ને તમારા માંથી ક્રોધ માં ના કર્યું, તમારી પ્લેન માંથી કર્યું કે આમાં રહ્યું છે તે નીકાળી છે. ચાર રૂપિયા છે, ચાર રૂપિયા ટાંકી ભરેલો માલ નીકળી જવો જોઈએ, ભરેલો છે એટલે. એમાં મને એટલી મજા આવે, વર્ગ્યું હોય